श्री पद्म पुराण उत्तरखंड अध्याय 25 कार्तिक मास ने रमा ने प्रबोधि एकादशी नु महात्म्य। युधिष्ठिरे पूछू, हे जनार्दन, मारा पर तमारो स्नेह छे तेथी कृपा करीने जणावो के कार्तिक मासना कृष्ण पक्ष में कई एकादशी होय छे। भगवान श्री कृष्ण बोलिया, हे राजन, कार्तिक मासना कृष्ण पक्ष में जे कल्याणकारी एकादशी आवे छे ते रमा नाम थी विख्यात छे। रमा परम उत्तम छे अने मोटा मोटा पातकों ने हरवा वाली छे। पूर्व काल में मुचुकुंद नामे एक प्रसिद्ध राजा थई गया। तेओ भगवान श्री विष्णुना भक्त अने सत्यवादी हता। तेओ निष्कंटक राज्यनु शासन करता हता। ते राजा ने घेर नदियों में श्रेष्ठ चंद्रभागा कन्या रूपे उत्पन्न थई। राजाए चंद्रसेन कुमार शोभननी साथे तेना लग्न करी दीधा। एक समय नी वात छे, शोभन पोतानी सासरी में आव्या। अहीं दशमीनो दिवस आवे त्यारे पूरा नगर में ढंढेरो पीटवामां आवतो हतो के एकादशीना दिवसे कोईए भोजन न करवू, कोई पण भोजन न करे। आ डंकानी घोषणा सांभळीने शोभने पोतानी प्रिय पत्नी चंद्रभागाने कह्युं, प्रिय, हवे मारे आ समय शुं करवू जोईए एनी समझ पाड़ो। चंद्रभागा बोली, प्रभो, मारा पिता ने घेर तो एकादशीना दिवसे कोई पण व्यक्ति भोजन करी सकता नथी। हाथी घोड़ा हाथीना बच्चा तथा अन्य पशु पण अन्न घास अने जलनो पण आहार लई सकता नथी। पछी मनुष्य कई रीते भोजन करी सके? हे प्राणनाथ, जो तमे भोजन करशो तो तमारी भारे निंदा थशे। आ प्रमाणे मनमां विचार करीने पोताना चित्तने दृढ़ करो। शोभने कह्युं, हे प्रिय, तमारी वात साची छे, हूँ पण आजे उपवास करीश। देवनुं जेवुं विधान छे तेवुं ज थशे। भगवान श्री कृष्ण कहे छे, आ प्रमाणे दृढ़ निश्चय करीने शोभने व्रतना नियमनुं पालन कर्युं। भूखथी तेना शरीरमां पीड़ा थवा लागी, तेथी ते बहु दुखी थया। भूखनी चिंता करता करता सूर्यास्त थई गयो। रात पड़ी, जे हरिपूजा परायण तथा जागरण में आसक्त मनुष्य ने हर्ष वधारनारी हती, परंतु तेज रात्रि शोभनने माटे अत्यंत दुखद थई। सूर्योदय थता थता तेमनो प्राणांत थई गयो। राजा मुचुकंदे तेमनो राजोचित दाह संस्कार करावियो। चंद्रभागा पतिनु पारलौकिक कर्म करीने पिताने घेर ज रहेवा लागी। हे नृपश्रेष्ठ, रमा एकादशी व्रतना प्रभावथी शोभन मंद्राचल पर्वतना शिखर पर वसेला परम रमणीय देवपुर ने प्राप्त थयो। त्यां शोभन बीजा कुबेरना जेवो शोभायमान थवा लाग्यो। राजा मुचुकंदना नगर में सोमशर्मा नामे विख्यात एक ब्राह्मण रहता हता। तेओ तीर्थयात्राना प्रसंग थी फरता फरता मंद्राचल पर्वत पर गया। त्यां तेमने शोभन देखाया। शोभन पण सोमशर्मा ने आवेला जाणीने तेमनी पासे गया ने तेमने प्रणाम कर्या। पछी क्रमशः पोताना ससरा राजा मुचुकंदना प्रिय पत्नी चंद्रभागाना तथा समस्त नगरना कुशल समाचार पूछे। सोम शर्माए कह्युं, हे राजन, त्यां सर्व कुशल छे। अहीं तो भारे आश्चर्यनी वात छे, आवुं सुंदर अने अद्भुत नगर तो कोईए क्यांय जोयुं नहीं होय। मने ए तो कहो के तमने आ नगरनी प्राप्ति कई रीते थई? शोभन बोल्या, हे द्विजेंद्र, कार्तिक मासना कृष्ण पक्षमां जे रमा एकादशी होय छे तेनु व्रत करवाथी मने आवा नगरनी प्राप्ति थई छे। हे ब्रह्म, मैं श्रद्धा विना व्रतनुं अनुष्ठान कर्युं हतुं, तेथी हूँ एवुं मानुं छुं के आ नगर सदा स्थिर रहेशे नहीं। तमे मुचुकंदनी पुत्री चंद्रभागाने आ बधी वात कहेजो। शोभननी वात सांभळीने सोमशर्मा ब्राह्मण मुचुकंदना नगरमां गया अने त्यां चंद्रभागाने आ बधी वात कही। सोम शर्मा बोलिया, शुभे, मैं तमारा पति ने प्रत्यक्ष जोया छे तथा इंद्रपुरी जेवू ते सुंदर नगर पण जोयू छे। तेओ ते नगर ने अस्थिर माने छे, तमे तेने स्थिर बनाओ। चंद्रभागाए कह्युं, हे ब्रह्मर्षे, मारा मन में पतिना दर्शन नी लालसा छे, तमे मने त्यां लई जाओ, हुं मारा व्रतना प्रभाव थी ते नगर ने स्थिर बनावीश। भगवान श्री कृष्ण कहे छे, हे राजन, ચંદ્રભાગાની વાત સાંભળીને સોમ શર્મા તેને સાથે લઈને મંદરાચલ પર્વતની પાસે વામદેવ મુનિના આશ્રમ પર ગયા. ત્યાં ઋષિની મંત્ર શક્તિ તથા એકાદશી સેવનના પ્રભાવથી ચંદ્રભાગાનું શરીર દિવ્ય થઈ ગયું તથા તેણે દિવ્ય ગતિ પ્રાપ્ત કરી લીધી. ત્યાર પછી તે પતિ પાસે ગઈ ત્યારે તેના નેત્ર હર્ષોલ્લાસથી નાચી રહ્યા હતા. પોતાની પ્રિય પત્નીને આવેલી જોઈને શોભનને બહુ પ્રસન્નતા થઈ. તેમણે તેને બોલાવીને પોતાના વામ ભાગે સિંહાસન પર બેસાડી. ત્યાર પછી ચંદ્રભાગાએ હર્ષપૂર્વક પોતાના પતિના પ્રમાણે કહ્યું, હે નાથ, હું હિતની વાત કહું છું, સાંભળો. પિતાના ઘરમાં જ્યારે મારી ઉંમર 8 વર્ષથી વધુ થઈ ત્યારથી લઈને આજ સુધી મેં જે એકાદશીના વ્રત કર્યા છે અને તેનાથી મારી અંદર જે પુણ્ય સંચિત થયું છે તેના પ્રભાવથી આ નગર કલ્પના અંત સુધી સ્થિર રહેશે તથા સર્વ પ્રકારના મનોવાંછિત વૈભવથી સમૃદ્ધશાળી થશે. હે નૃપશ્રેષ્ઠ, આ પ્રમાણે રમાવ્રતના પ્રભાવથી ચંદ્રભાગા દિવ્ય ભોગ, દિવ્ય રૂપ અને દિવ્ય આભૂષણો પહેરીને પોતાના પતિની સાથે મંદરાચલના શિખર પર વિહાર કરે છે. હે રાજન, મેં તમને રમા એકાદશીનું મહાત્મ્ય કહી સંભળાવ્યું. આ એકાદશી વ્રત ચિંતામણી તથા કામધેનુ સમાન બધા મનોરથો પૂર્ણ કરનારું છે. મેં બંને પક્ષોની એકાદશી વ્રતનું પાપનાશક મહાત્મ્ય પુણ્ય મહાત્મ્ય કહ્યું છે. જેવી કૃષ્ણ પક્ષની એકાદશી છે તેવી જ શુક્લ પક્ષની પણ છે. તે બંનેમાં ભેદ કરવો ન જોઈએ. જેમ સફેદ ગાય હોય કે કાળી, બંનેનું દૂધ એક સરખું જ હોય છે. એ જ પ્રમાણે બંને એકાદશીઓ સમાન વ્રત સમાન ફળ આપનારી છે. જે મનુષ્ય એકાદશી વ્રતનું મહાત્મ્ય સાંભળે છે તે સગળા પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે. યુધિષ્ઠિરે પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, મેં તમારા મુખે રમા એકાદશીનું મહાત્મ્ય સાંભળ્યું. હે માનવ, હવે કાર્તિક શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે તેનો મહિમા કહો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, કાર્તિકના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું જેવું વર્ણન લોક ત્રષ્ટા બ્રહ્માજીએ નારદજીને કહ્યું હતું તે જ હું તમને કહું છું. નારદજીએ કહ્યું, હે પિતાજી, જેમાં ધર્મ કર્મમાં પ્રવૃત્ત કરનારા ભગવાન ગોવિંદ જાગે છે તે પ્રબોધિની એકાદશીનું મહાત્મ્ય કહો. બ્રહ્માજી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, પ્રબોધિની મહાત્મ્ય પાપનાશક પુણ્યવર્ધક તથા ઉત્તમ બુદ્ધિવાળા પુરુષોને મોક્ષ પ્રદાન કરનારું છે. સમુદ્રથી લઈને સરોવર સુધી જેટલા પણ તીર્થો છે તેઓ બધા પોતાના મહાત્મ્યની ત્યાં સુધી ગર્જના કરે છે જ્યાં સુધી કાર્તિક માસમાં ભગવાન વિષ્ણુની પ્રબોધિની તિથિ આવી જતી નથી. પ્રબોધિની એકાદશી એક જ ઉપવાસ કરી લેવાથી મનુષ્ય 1000 અશ્વમેઘ તથા 100 રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત કરી લે છે. હે વત્સ, જે દુર્લભ છે, જેની પ્રાપ્તિ અસંભવ છે તથા જેને ત્રિલોકમાં કોઈએ જોઈ નથી, એવી વસ્તુની યાચના કરવાથી પ્રબુદ્ધિની એકાદશી તેને તે આપી દે છે. ભક્તિપૂર્વક ઉપવાસ કરવાથી મનુષ્યને હરિબોધિની એકાદશી ઐશ્વર્ય સંપત્તિ ઉત્તમ બુદ્ધિ રાજ્ય તથા સુખ પ્રદાન કરે છે. મેરુ પર્વત જેવા જે મોટા મોટા પાપ છે તે બધાને આ પાપ નાશીની એટલે પ્રબુદ્ધિની એક જ ઉપવાસથી ભસ્મ કરી દે છે. પૂર્વ સંચિત 1000 વર્ષોના જે પાપ છે તેમને પ્રબોધિનું રાત્રિ જાગરણ રૂના ઢગલાની જેમ ભસ્મ કરી નાખે છે. જે લોકો પ્રબોધિની એકાદશીનું મનથી ધ્યાન કરે છે તથા એના વ્રતનું અનુષ્ઠાન કરે છે તેમના પિતૃઓ નરકની યાતનાઓથી છૂટીને ભગવાન વિષ્ણુના પરમ ધામમાં ચાલ્યા જાય છે. હે બ્રહ્મન, અશ્વમેઘ વગેરે યજ્ઞો દ્વારા પણ જે પ્રાપ્ત થવું કઠણ છે તે પ્રબોધિની એકાદશીએ જાગરણ કરવાથી અનાયાસે જ મળી જાય છે. સંપૂર્ણ તીર્થોમાં નાહીને સુવર્ણ અને પૃથ્વીનું દાન કરવાથી જે ફળ મળે છે તે શ્રી હરિના નિમિત્તે જાગરણ કરવાથી પ્રાપ્ત થઈ જાય છે. જે મનુષ્યને માટે મૃત્યુ અનિવાર્ય છે તે જ પ્રમાણે ધન સંપત્તિ પણ ક્ષણભંગુર છે. એવું સમજીને એકાદશી વ્રત કરવું જોઈએ. ત્રણે લોકમાં જે કોઈ તીર્થો સંભવ છે તે બધા પ્રબુદ્ધિની એકાદશીનું વ્રત કરવા વાળા મનુષ્યના ઘરમાં હાજર હોય છે. કાર્તિકની હરિબોધિની એકાદશી પુત્ર પૌત્ર પ્રદાન કરવા વાળી છે. જે પ્રબુદ્ધિની ઉપાસના કરે છે તે જ જ્ઞાની છે, તે જ યોગી છે, તે જ તપસ્વી અને જીતેન્દ્રિય છે, તથા તેને જ ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. બેટા, પ્રબોધિની એકાદશી એ ભગવાન વિષ્ણુના ઉદ્દેશ્યથી મનુષ્ય જે સ્નાન દાન તપ અને જપ અને હોમ કરે છે તે બધું અક્ષય બની જાય છે. જે મનુષ્ય તે દિવસે ઉપવાસ કરીને ભગવાન માધવની ભક્તિપૂર્વક પૂજા કરે છે તેઓ 100 જન્મોના પાપોથી છુટકારો પામે છે. આ વ્રત દ્વારા દેવેશ્વર જનાર્દનને સંતુષ્ટ કરીને મનુષ્ય સંપૂર્ણ દિશાઓને પોતાના તેજથી પ્રકાશિત કરતો રહીને શ્રી હરિના વૈકુંઠ ધામમાં જાય છે. પ્રબોધિની પૂજાથી ભગવાન ગોવિંદ મનુષ્યના બાળપણ યુવાની અને ગઢપણમાં કરેલા 100 જન્મોના પાપોને ભલે તે વધારે હોય કે ઓછા ધોઈ નાખે છે. તેથી સંપૂર્ણ પ્રયત્ન કરીને સંપૂર્ણ મનોવાંછિત ફળોને આપનારા દેવાધિદેવ જનાર્દનની ઉપાસના કરવી જોઈએ. બેટા નારદ, જે ભગવાન વિષ્ણુના ભજનમાં તત્પર થઈને કાર્તિક માસમાં પરાયા અન્નનો ત્યાગ કરે છે તેને ચાંદ્રાયણ વ્રતનું ફળ મળે છે. જે દરરોજ શાસ્ત્રીય ચર્ચા દ્વારા મનોરંજન કરતા રહીને કાર્તિક માસ વ્યતીત કરે છે તે પોતાના સંપૂર્ણ પાપોને બાળી નાખે છે અને 10,000 યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે. કાર્તિક માસમાં શાસ્ત્રીય કથાઓ કહેવા સાંભળવાથી ભગવાન મધુસૂદનને જેવો સંતોષ થાય છે તેઓ તેમને યજ્ઞ દાન અથવા જપ વગેરેથી પણ થતો નથી. જે શુભ કર્મ પરાયણ પુરુષ કાર્તિક માસમાં 1 અથવા 1.5 શ્લોક જેટલી પણ ભગવાન વિષ્ણુની કથા વાંચે છે તેમને 100 ગાયોના દાનનું ફળ મળે છે. હે મહામુનિ, કાર્તિક માસમાં ભગવાન કેશવની સામે શાસ્ત્રનો સ્વાધ્યાય તથા શ્રવણ કરવું જોઈએ. હે મુનિશ્રેષ્ઠ, જે કાર્તિકમાં કલ્યાણ પ્રાપ્તિના લોભથી શ્રી હરિની કથાનો પ્રબંધ કરે છે તે પોતાની 100 પેઢીઓને તારી દે છે. જે મનુષ્ય સદા નિયમપૂર્વક કાર્તિક માસમાં ભગવાન વિષ્ણુની કથા સાંભળે છે તેને 100 ગોદાનનું ફળ મળે છે. જે પ્રબોધિની એકાદશીના દિવસે શ્રી વિષ્ણુની કથા સાંભળે છે તેને 7 દ્વીપોથી યુક્ત પૃથ્વીનું દાન કરવાનું ફળ મળે છે. હે મુનિશ્રેષ્ઠ, જે ભગવાન વિષ્ણુની કથા સાંભળીને યથાશક્તિ કથાવાચકની પૂજા કરે છે તેને અક્ષય લોકની પ્રાપ્તિ થાય છે. હે નારદ, જે મનુષ્ય કાર્તિક માસમાં ભગવત સંબંધી ગીત અને શાસ્ત્ર વિનોદ દ્વારા સમય ગાળે છે તેનો પુનર્જન્મ મેં જોયો નથી. હે મુને, જે પુણ્યાત્મા પુરુષ ભગવાનની સામે ગાન નૃત્ય વાદ્ય અને શ્રી વિષ્ણુની કથા કરે છે તે ત્રણેય લોકની ઉપર બિરાજમાન થાય છે. હે મુનિશ્રેષ્ઠ, કાર્તિકની પ્રબોધિની એકાદશીના દિવસે વિપુલ માત્રામાં ફળ ફૂલ કપૂર અર્ગજો અને કંકુ વડે શ્રી હરિનું પૂજન કરવું જોઈએ. એકાદશીના દિવસે ધનની કંજુસાઈ છોડીને દાન વગેરે કરવાથી અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે. પ્રબોધિનીના જાગરણ વખતે શંખમાં જળ ભરીને ફળ તથા વિવિધ પ્રકારના દ્રવ્યો સાથે શ્રી જનાર્દનને અર્ધ આપવો જોઈએ. સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કરવા તથા બધી પ્રકારના દાન આપવાથી જે ફળ મળે છે તે જ પ્રબોધિની એકાદશીએ અર્ધે આપવાથી કરોડ ગણું થઈને મળે છે. હે દેવર્ષ, અર્ધ પછી ભોજન વસ્ત્ર અને દક્ષિણા આદિ દ્વારા ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે ગુરુ પૂજન કરવું જોઈએ. જે મનુષ્ય તે દિવસે શ્રીમદ ભાગવતની કથા સાંભળે અથવા પુરાણના પાઠ કરે છે તેને 1-1 અક્ષર પર કપિલા ગાયનું દાન મળે છે. હે મુનિશ્રેષ્ઠ, કાર્તિકમાં જે મનુષ્ય પોતાની શક્તિ અનુસાર શાસ્ત્રોક્ત રીતે વૈષ્ણવ વ્રત એકાદશીનું પાલન કરે છે તેની મુક્તિ અવિચલ છે. કેતકીના 1 પાંદડાથી પૂજા કરવાથી ભગવાન ગરુડધ્વજ 1000 વર્ષ સુધી અત્યંત તૃપ્ત રહે છે. હે દેવર્ષે, જે અગસ્ત્યના ફૂલથી ભગવાન જનાર્દનની પૂજા કરે છે તેના દર્શન માત્રથી નરકનો અગ્નિ બુજાઈ જાય છે. હે વસ્ત, કાર્તિક માસમાં ભગવાન જનાર્દનને તુલસી દળ અને પુષ્પ અર્પણ કરે છે તેમના જીવનનું સંપૂર્ણ પાપ નષ્ટ થઈ જાય છે। હે મુને, જે દરરોજ દર્શન સ્પર્શ ધ્યાન નામ કીર્તન સ્તવન અર્પણ પાણી સીંચવું નિત્ય પૂજન તથા નમસ્કાર દ્વારા તુલસીમાં નવ પ્રકારની ભક્તિ કરે છે તે કોટી સહસ્ત્ર યુગો સુધી પુણ્યનો વિસ્તાર કરે છે। તુલસી દલ પુષ્પાણી યે યચ્છંતિ જનાર્દને કાર્તિકે સકલમ વત્સ પાપમ જન્મ આર્જિતમ દહેત દૃષ્ટા સ્પૃષ્ટાત વાધ્યાતા કીર્તિતા નામ તહસ્તુતા રોપિતા સેચિતા નિત્યમ પૂજિતા તુલસી નતા નવધા તુલસી ભક્તિમ યે કુર્વંતિ દિને દિને યુગ કોટિ સહસ્ત્રાણી તન્વંતિ સુકૃતમ મુને। 63માં અધ્યાયના 61 થી 63 શ્લોક સંખ્યા। હે નારદ, બધા પ્રકારના ફૂલ અને પાંદડા ચડાવવાથી જે ફળ મળે છે તે કાર્તિક માસમાં તુલસીના એક પાંદડાથી મળી જાય છે। કાર્તિક આવેલો જોઈને દરરોજ નિયમપૂર્વક તુલસીના કોમળ પાંદડાથી મહાવિષ્ણુ શ્રી જનાર્દનનું પૂજન કરવું જોઈએ। 100 યજ્ઞો દ્વારા દેવતાઓનું યજન કરવાથી અને અનેક પ્રકારના દાન આપવાથી જે પુણ્ય થાય છે તે કાર્તિક માસમાં તુલસી દળથી કેશવની પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે। અધ્યાય 25મો સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।